શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 22મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, જે ક્ષત્રિય રાજવી રાજ્ય સિંહાસન પર વિરાજમાન થઈ ધર્મથી શાસન કરતા પ્રજાનું હંમેશા રંજન કરે છે તે રાજા નામને સાર્થક કરે છે. રાજા હંમેશા દેવ અને બ્રાહ્મણ ભક્ત, સત્યવાદી, જીતેન્દ્રિય, બહુદાનેશ્વરી, પ્રસન્નમુખ અને ધર્મનિષ્ઠ હોવો જોઈએ. શ્રીમાન વિચક્ષણ અને પ્રજાના હિતકારી રાજાએ વસંત ઋતુના સૂર્યની જેમ અતિ તીખા સ્વભાવના નહીં અને અતિ કોમળ સ્વભાવના પણ ન થવું, કારણ કે હંમેશા સરળ સ્વભાવના રાજાનું મનુષ્યો અતિક્રમણ કરે છે અને તીખા સ્વભાવના રાજાથી લોકો ઉદ્વેગ પામે છે. માટે યથાયોગ્ય તીખા અને કોમળ સ્વભાવથી સમાન વૃત્તિવાળા થવું, તેમજ રાજાએ ઉપકાર કે અપકાર દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી તથા નેત્રના કે વાણીના વિકાર આદિક દ્વારા અનુમાન પ્રમાણથી તથા અન્યત્ર કામ કરવાનું દેખાડીને તે કામ કેવી રીતે કરે છે તેના ઉપમાન પ્રમાણથી અને સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા લક્ષણોરૂપ શબ્દ પ્રમાણથી આમ ચાર પ્રકારના લક્ષણો દ્વારા પોતાના અને પારકા મનુષ્યો કોણ છે એવી હંમેશા પરીક્ષા કરતા રહેવું. રાજાએ મૃગિયા, દ્યુતક્રીડા, દિવસે નિદ્રા, પરની નિંદા બંને પ્રકારના મદ અર્થાત અભિમાન તથા દારૂપાન, સ્ત્રીની લોલુપતા, ગીત, નૃત્ય, વાજિંત્ર, સુરાપાન, ચાડી ચુગલીનો સ્વભાવ, દ્રોહ, અવિચારી સાહસ, વાણીની અને દંડની કઠોરતા, ઈર્ષ્યા, અસૂયા અને પોતાના કે પારકા અર્થતંત્રને ભાંગવાની ક્રિયા, આ 18 પ્રકારના વ્યસનોને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા ઈચ્છતા રાજાએ છોડી દેવા. આ 18 પ્રકારના વ્યસનોમાંથી પહેલા 10 વ્યસનો કામના દોષમાંથી ઉદ્ભવે છે અને પછીના 8 વ્યસનો ક્રોધમાંથી ઉદ્ભવે છે. કામ અને ક્રોધ આ બંને ગણો જીવને નરકમાં નાખનારા છે. આ પ્રમાણે જાણી બંનેમાં આસક્ત ન થવું. જેવી રીતે ગર્ભવતી સ્ત્રી પોતાની ગમતી વસ્તુનો ત્યાગ કરીને પણ પોતાના ગર્ભનું રક્ષણ કરે છે, તેવી રીતે રાજાએ પણ પોતાનું પ્રિય છોડીને લોકોનું પ્રિય વિચારવું અને તે પ્રમાણે કરવું. રાજાએ પોતાના અનુયાયીજનોની સાથે બહુ હાસ્ય વિનોદ ન કરવો, કારણ કે અતિશય પરિચય થવાથી તે અનુયાયીજનો રાજાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા થાય છે અને પોતાના સ્થાનમાં પણ સ્થિર રહેતા નથી. અને જ્યાં ત્યાં ક્રોધ કરવો, ઉચ્ચે સાદે બોલવું, રાજાએ સોંપેલા કાર્યમાં શંકા કુશંકા કરી તર્કો કરે છે અને રાજાનું વચન ઉલ્લંઘી ઈચ્છા પ્રમાણે વર્તે છે. માટે રાજાના અતિશય પરિચયવાળા જનો અંતઃપુરમાં સ્ત્રીઓની રક્ષા માટે નિયુક્ત કરેલા પુરુષોની સાથે પ્રસંગો વધારી પછી રાજા આગળ નિર્લજ્જ થઈને રાજમર્યાદા છોડી જેમ ફાવે તેમ વર્તન કરે છે. વિશેષમાં રાજાના જેવા જ વસ્ત્રો પહેરવા, આભૂષણો ધારણ કરવા, રાજાના વાહનો કે શિબિકા ઉપર ચડી બેસવું અને સભાને વિશે પણ રાજાને અપમાનિત કરવા કે તિરસ્કારના વચનો બોલી અવગણના કરે છે અને અતિશય છકી જઈ પૂરની પ્રજાને પણ પીડવા લાગે છે. માટે જ રાજાએ અનુયાયી વર્ગો સાથે હાસ્ય વિનોદાદિકનો ત્યાગ કરવો, માત્ર જરૂર પૂરતો જ હાસ્ય વિનોદ કરવો અને હંમેશા ઉદ્યમશીલ અને ધીરજે યુક્ત થઈ શત્રુઓને ભય વધારતા રહેવો. હે વિપ્ર, હવે રાજ્યના અંગો કહું છું. રાજા, મંત્રીઓ, સુહૃદ, ન્યાય તથા અન્યાયનો વિભાગ કરનારી પરિષદ અથવા સ્વાભાવિક, કૃત્રિમ અને પ્રાકૃત આ ત્રણ પ્રકારના મિત્રો, કોષ, સુવર્ણ આદિક ધનનો ખજાનો, રાષ્ટ્ર, દુર્ગ અને ચતુરંગીણી સેના આ સાત રાજ્યના અંગો કહેલા છે તે રાજ્યને પ્રકૃષ્ટ કરે છે, તેથી તેને સાત પ્રકૃતિ પણ કહેવાય છે. આ સાતનો દ્રોહ કરનારને રાજાએ અત્યંત શિક્ષા કરવી. રાજાએ જે પ્રકારે પોતાના કરનો ભાગ વૃષ્ટિ આદિકથી નાશ ન પામે તે માટે વૃષ્ટિ પહેલાં જ પોતાના કરનું અને પરનું ધાન્ય ઘરે લઈ આવવાની આજ્ઞા આપી દેવી અને તેમાંથી પ્રજાને આપવાનો ભાગ સમયે સમયે આપતા રહેવો. શાસ્ત્રને અનુસારે તે બાબતના અર્થોના પાક્કો નિશ્ચય કરી તથા ક્રોધને જીતીને રાજાએ ક્યારેય પણ સત્ય અને અસત્ય રૂપ ધર્મ થકી ચલિત ન થવું. ધર્મ, અર્થ અને કામ આ ચાર પુરુષાર્થોનો પરસ્પર બાધ ન આવે એ રીતે સેવન કરવું. રાજાએ વર્ણાશ્રમના જે ધર્મો કહેલા છે તેમનું પોતે રક્ષણ કરવું અને પ્રજા પાસે રક્ષણ કરાવવું. બીજાના અભિપ્રાયને સમજ્યા વિના બધી જગ્યાએ વિશ્વાસ ન કરવો. રાજાએ યુદ્ધમાં હાથી, ઘોડા, રથ અને પદાતી આ ચતુરંગી સેનાને માટે ક્યાં કોને યુદ્ધ કરવા યોગ્ય પ્રદેશો છે તેને લક્ષણોથી જાણી રાખવા તથા ચાર પ્રકારના યાત્રાકાળને અર્થાત શત્રુ ઉપર વિજય મેળવવા પ્રયાણ કરવાના સમયને પણ જાણી રાખવા, તેમજ આપતકાળના ધર્મોને પણ ચતુર રાજાએ જાણી રાખવા. રાજાએ સંધિ અર્થાત સામે શત્રુઓને સુવર્ણાદિ આપીને પ્રીતિ ઉપજાવવા રૂપ પોતાની સાથે સમાધાનનો સાંધો મારવો. વિગ્રહ અર્થાત બીજા રાજ્યમાં અગ્નિ લગાવવો, લૂંટ કરવી વગેરે અપકાર કરવો. યાન અર્થાત શત્રુ સામે યુદ્ધ કરવા જવું. દ્વૈધીભાવ અર્થાત પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા, સામા સૈન્યમાં પરસ્પરના બે વિભાગ પાડી દેવા અથવા લડવા આવનાર શત્રુ જો બળવાન હોય તો સમાધાન કરી લેવું અને જો નિર્બળ હોય તો તેમની સાથે વિગ્રહ વધારી દેવો. સમાશ્રય અર્થાત શત્રુ બહુ પીડા પમાડે ત્યારે બળવાન રાજાનો આશ્રય લઈ લેવો. અને સ્થાન અર્થાત શક્તિનો બંદોબસ્ત થાય તે દરમિયાન સમયની રાહ જોઈને કિલ્લાની અંદર બેસી રહેવું. આ છ રાજ્યના ગુણો કહેવાય છે. રાજાએ આ છ ગુણોનો બરાબર વિચાર કરીને નિર્ણય કરવો. રાજાએ હંમેશા ધર્મશાસ્ત્રો અને પુરાણોનું શ્રવણ કરવું. પોતાના પક્ષના કે પરના પક્ષના તીર્થોમાં ગુપ્તચરો મોકલવા, પ્રત્યેક તીર્થમાં ત્રણ ત્રણ ગુપ્તચરો મોકલવા, તે ત્રણે પણ પરસ્પર કોઈને જાણે નહીં તેનું પણ રાજાએ ધ્યાન રાખવું. તીર્થો 15 છે તે કહું છું. સેનાપતિ, દ્વારપાળ, સૈનિક માર્ગનો ઉપદેષ્ટા, અંતઃપુરનો અધિપતિ, બંદીખાનાનો અધિકારી, રાજ્યમાં કાર્યનું નિર્માણ કરાવી લોકોને તેનું વેતન ચૂકવનારો, રાજ્યમાં કૃત્ય અને અકૃત્ય અર્થોની વાત રાજાની આજ્ઞાથી તે વાત કરવા યોગ્યને પહોંચાડનારો વક્તા, કોષાધ્યક્ષ, પુરાધ્યક્ષ, ધર્માધ્યક્ષ, સભાધ્યક્ષ, દંડપાલ, રાષ્ટ્રપાલ, દુર્ગપાલ અને વનપાલ આ 15 તીર્થસ્થાનો કહેલા છે. બુદ્ધિમાન રાજાએ સર્વે જગ્યાઓનું શત્રુ રાજાના ગુપ્તચરોથી રક્ષણ કરવું, તેમજ પોતાના ગુપ્તચરોનું પણ સામેના ગુપ્તચરો થકી રક્ષણ કરવું. નહીં તો પોતાના ગુપ્તચરોની શત્રુમાં ખબર પડી જાય તો મહા અનર્થ સર્જાય છે. રાજાએ સામેવાળા પક્ષમાં મંત્રી, યુવરાજ અને પુરોહિત સહિત 15 તીર્થોમાં ગૂઢ રીતે ગુપ્તચરો નિયોજવા. રાજાએ મંત્રી, દેશ, કિલ્લો, કોષ અને દંડ અર્થાત સૈન્ય આ પ્રકૃતિ પંચકને પોતાના પક્ષમાં અને સામેના પક્ષમાં પણ જાણી રાખવા. આમ બંને મળી 10 વર્ગને વિશે સ્થાન વૃદ્ધિ અને ક્ષયનો નિશ્ચય કરી શત્રુને જીતવાનો ઉદ્યમ કરવો. ધર્મશીલ સજ્જન પુરુષોની જેવું વર્તન રાખનારા, વિષયોમાં ક્યાંય લોલુપતા નહીં રાખનારા, गुप्तचरो द्वारा आखा राष्ट्र उपर दृष्टि राखनारा अने हमेशा मंद मंद हास करीने वात करनारा राजाए हमेशा वृद्ध पुरुषोनो सेवन करवो, नौकर वर्गनो पोषण करवो अने नजर राखवी, अपराध करनारने जातेज दंड करवो अने जे कोई ने पारितोषिक के दान आपवो होय तो पण पोते जाते आपवो ने सदाय विशुद्ध आचरण वाला थवो। हे विप्र, जो राजा सर्वत्र शंकाशील थाय, क्रोध करे, नौकर चाकर अने प्रजा पासे थी बधुज हरी ले, अकल स्वभाव राखे अने लोभी होय तो तेवा राजा ने पोताना स्वजनोज तत्काल मारी नाखे छे। राजाए निरोगी कुलवान पोताने ज एक वफादार शूरवीर विवेकी शत्रुओथी क्यारेय नहीं छेतराता लोक प्रतिष्ठित कुल अने शीलनु मान राखे श्रेष्ठ जीवन जीवता बीजाने हमेशा मान आपनारा 14 प्रकारनी विद्याने जाणनारा लोक व्यवहारमां निष्णात आस्तिक होवाथी परलोक प्राप्ति आदिकनी सत्यताने समझनार मालिकनु काम करवामां स्थिर स्वधर्मनिष्ठ अने बहार तथा अंदर पवित्र जीवन जीवता आ 15 लक्षणवाळा सारा मनुष्योने राजाए हमेशा सहाय करवी। वळी ते राजाए भोग अने वैभवमां तो सहायक जनोनी जेवो ज सरखो ज पोतानो व्यवहार राखवो, परंतु छत्र अने आज्ञा आपवानी बाबतमां ते सहायक जनोथी अधिक वर्तवो। जे राजा प्रत्यक्ष के परोक्ष रीते पण पोताना सहायक जनोनी समान जीवन जीवे छे ते राजा क्यारे पण खेद पामतो नथी। राजाए हमेशा जीर्ण भावने पामी गयेला महेल के घर आदिकनो जीर्णोद्धार करवानी समीक्षा करवी, अन्न वस्त्रादिकना अभावमां दुखी थता नौकरनी पण अन्न वस्त्रादिक अर्पण करी समीक्षा करवी, शत्रुने हमेशा भय उपजाववा माटे युद्धनो उत्थान देखाड़वो, तेमज अनेक कार्योमां निपुण बुद्धिमान पुरुषोनी ते कार्य पूर्ण करावा सेवा करवी, अवश्यना कामने जल्दी करनारा हमेशा प्रसन्न आशयवाळा गंभीर प्रकृति अने उदार मनवाळा तेमज निष्कपट राजाए प्रजानो पोताना औरस पुत्रनी जेमज स्नेहथी सदाय पालन करवो। जे राजाना राज्यमा तेमनी प्रजानो वैभव गुप्त न होय, प्रजा हमेशा प्रसन्न रहती होय, चोर आदिकना दुखथी के राजकीय जनोना दुखथी के तेवोना भयथी रहित होय अने पोताना धर्ममा दृढ़ वर्तती होय तेज राजा राज्य शासन करवानी योग्य कहेलो छे, कारण के प्रजानु रक्षण करवू एज राजानो परम धर्म छे। राजा प्रजानु बराबर रक्षण करे तेनाथी प्रजाए करेला पुण्यनो चौथो भाग राजाने प्राप्त थाय छे। हे विप्र, पूर्वे पृथ्वी पर धर्मनो नाश थई जवाथी प्रजाना पालनमां रहेला विष्णु भगवाने राजाओनुं निर्माण करेलू छे, तेथी राजाओए धर्मपालन करवो ने करावो, राजाए अधार्मिकोने दंड आपवो, चोरोने पकड़ीने मारवा ने पोतानी प्रजाने पण भय देखाड़ी धर्म मार्गमां वर्तावी। हे विप्रश्रेष्ठ, राजाए दंड करवा योग्य अने नहीं दंडवा योग्य ने नीति शास्त्र द्वारा सारी रीते जाणी विचारीने दंड आपवो अने दंडवा योग्य जनोमां पोतानो पुत्र होय, शत्रु होय के पाखंडी होय ते सर्वेने यथायोग्य प्रमाणे दंड आपवो, परंतु अदंड्यने क्यारे भूलथी पण दंड न आपवो। आ प्रमाणे श्री नारायणना चरित्ररूप श्रीमद सत्संगी जीवन नामे धर्मशास्त्रना पंचम प्रकरणमां धर्मनो उपदेश करता भगवान श्रीहरिए राजाना धर्मोनु निरूपण कर्यु, ए नामे 22મો અધ્યાય પૂર્ણ થયો।